શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 12મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે વિપ્રવર્ય, પૂર્વે જગત સૃષ્ટા સ્વયં બ્રહ્માજી પોતાના જ અંગમાંથી ઉત્પન્ન થયેલી રૂપ લાવણ્યતા અને સૌંદર્યથી સંપન્ન પુત્રી સરસ્વતીજીને જોઈ કામદોષથી વિહ્વળ થયા અને જ્યાં ઊભા થઈ સરસ્વતીજીનું આલિંગનના હેતુથી સ્પર્શ કરવા જાય છે તેવામાં ભય પામેલી તે કન્યા સરસ્વતી મૃગલીનું રૂપ ધારણ કરી ત્યાંથી પલાયન થઈ. હે વિપ્રવર્ય, કામનાએ રહિત એવી પોતાની કન્યામાં કામવશ થઈ મોહ પામેલા બ્રહ્માજી મૃગનું રૂપ ધારણ કરી નિર્લજ્જ થઈ તેમની પાછળ દોડ્યા. તે સમયે પોતાના પુત્રો મરીચી આદિક પ્રજાપતિ ઋષિઓ ધર્મમર્યાદાનું ઉલ્લંઘન કરી અધર્મને માર્ગે ચાલતા પિતાને જોઈ બોધ આપવા લાગ્યા કે, હે પિતાજી, તમારાથી પૂર્વના બ્રહ્માઓએ આવું નિંદિત કર્મ ક્યારેય કર્યું નથી અને કલ્પને અંતે પણ બીજા કોઈ બ્રહ્મા આવું કર્મ ક્યારેય કરશે નહીં. હે પિતાજી, જે પુત્રીના અંતરમાં ભોગની કોઈ ઈચ્છા નથી અને તેથી જ ભય પામી પલાયન થઈ રહી છે, તો આવી પોતાની પુત્રીની પાછળ કયો એવો પામર પુરુષ હોય કે કામને વશ ન રાખી તમારી જેમ પાછળ દોડે? હે પિતાજી, તેજસ્વી મહાપુરુષો માટે આવા કર્મનું આચરણ કરવું યોગ્ય નથી, કારણ કે તમારા જેવા મહાપુરુષો જ મનુષ્યોમાં ધર્મમર્યાદાના પ્રવર્તકો હોય છે. અને વળી શ્રેષ્ઠ પુરુષો જે કાંઈ શુભ અશુભ કર્મનું આચરણ કરે છે તેવા પ્રકારના કર્મોનું ઇતર અજ્ઞાની મનુષ્યો પણ આચરણ કરે છે. અથવા શ્રેષ્ઠ પુરુષો જે શુભ અશુભ કર્મને પ્રમાણપણે સ્વીકારે છે તો ઇતર પ્રાકૃત મનુષ્યો પણ તે જ વાતને અનુસરીને ચાલે છે. આ પ્રમાણે પુત્રોએ બોધ આપ્યો તેથી પ્રજાપતિ બ્રહ્માજી લજ્જા પામ્યા અને અધર્મ તથા અપકીર્તિના ભયથી તે જ ક્ષણે તેણે શરીર છોડી દીધું. હે વિપ્રવર્ય, આ પ્રમાણે પૂર્વે જગતસૃષ્ટા બ્રહ્માજી પણ કામે કરીને મોહ પામ્યા અને પશુની માફક નિર્લજ્જ થઈ દુરાચારમાં પ્રવૃત્ત થયા હતા. બ્રહ્માજીનું આવું નિંદિત કર્મ સાંભળીને અદ્યાપી પર્યંત સામાન્ય મનુષ્યો પણ મસ્તક ધુણાવી તેમની નિંદા કરે છે. હે વિપ્રવર્ય, આ પ્રમાણે કામદોષથી બ્રહ્માજીનો પરાભવ થયો તે વૃત્તાંત મેં તમને કહ્યું. હવે પછી હજારો વર્ષ પર્યંત નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી તપશ્ચર્યા કરતા સૌભરી મુનિનો વૃત્તાંત તમને સંભળાવું છું. એક વખત તપસ્વીઓમાં શ્રેષ્ઠ એવા સૌભરી મહર્ષિએ યમુનાના જળમાં પ્રવેશીને 1000 વર્ષ પર્યંત તપશ્ચર્યા કરી. તે યમુનાના જળમાં એક વખત સ્ત્રીનો ઉપભોગ કરી પરમ સુખ પામતા અતિશય કામાતુર અને મૈથુનાશક્ત એવા મહામત્સ્યને સૌભરીએ નિહાળ્યો. મૈથુનાશક્ત માછલાને જોઈને ઋષિના મનમાં પણ સ્ત્રી ઉપભોગની સ્પૃહા જાગૃત થઈ. ત્યાર પછી તે મુનિ તપનો ત્યાગ કરી એક સ્ત્રીનું જ ચિંતવન કરવા લાગ્યા. પછી કોઈ રાજકન્યા સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા ઈચ્છતા સૌભરી મુનિ 50 કન્યાઓના પિતા માંધાતા રાજા પાસે આવ્યા અને એક કન્યાની માંગણી કરી. વૃદ્ધાવસ્થાને કારણે મુનિનું શરીર કાંપતું હતું. અતિશય તપશ્ચર્યા કરવાથી શરીર કૃશ થયું હતું. તે જોઈ માંધાતા રાજાએ કહ્યું કે, હે મુનિ, આ મારી 50 કન્યાઓમાંથી જે કન્યા તમને વરવાની ઈચ્છા કરે તેની સાથે તમે પરણો. હે વિપ્રવર્ય, માંધાતા રાજાને પોતાની કન્યાને તેમની સાથે પરણાવવાની અંતરમાં ઈચ્છા ન હોવા છતાં ઋષિના શાપના ભયથી બહુ સારું આ પ્રમાણે કહેતા સૌભરી મુનિને રાજસેવકોની સાથે અંતઃપુરમાં મોકલ્યા. વૃદ્ધાવસ્થાને લીધે રાજા મને જમાઈ તરીકે ઈચ્છતા નથી તેમ જાણી સૌભરી ઋષિએ દેવકન્યાઓને પણ મોહ ઉપજાવે તેવું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. તે સમયે માંધાતા રાજાની 50 કન્યાઓ દિવ્ય રૂપધારી સૌભરી મુનિને જોઈ તે જ ક્ષણે પોતાને ઈચ્છિત પતિ મળ્યો જાણી સર્વે કન્યાઓ તેમને પરણી. ત્યાર પછી તે મુનિ 50 કન્યાઓને સાથે લઈ પોતાના આશ્રમમાં પધાર્યા અને પોતાના તપોબળના સામર્થ્યથી તે જ ક્ષણે 50 દિવ્ય રાજમહેલોનું નિર્માણ કર્યું. હવે સૌભરી મુનિને તે રાજકન્યાઓની સાથે વિષયભોગ ભોગવતા રાત્રિ દિવસનું પણ ભાન રહ્યું નહીં અને એક એક પત્ની થકી અતિ સુંદર 100 પુત્રોનો જન્મ થયો. આ રીતે 5000 પુત્રોને ઉત્પન્ન કર્યા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે તપસ્વીઓમાં શ્રેષ્ઠ સૌભરી મુનિ કામથી મોહિત થઈ ભગવાનની પ્રસન્નતાના કારણભૂત તપમાંથી ભ્રષ્ટ થયા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે મેં તમને કામથી પરાભવ પામેલા સૌભરી ઋષિનો વૃત્તાંત કહ્યું. હવે કામથી પરાભવ પામેલા દેવરાજ ઇન્દ્રનો વૃત્તાંત તમને કહું છું. એક વખત વિમાનમાં બેસી દેવરાજ ઇન્દ્ર પૃથ્વી પર પરિભ્રમણ કરી રહ્યો હતો. તે સમયે ગંગામાં સ્નાન કરવા આવેલા ગૌતમ પત્ની અહલ્યાને જોયા. રૂપ લાવણ્ય સંપન્ન અહલ્યા દેવીને જોઈ તે જ ક્ષણે કામ વિહ્વળ થયેલો ઇન્દ્ર પોતાના મનમાં તેમનું જ સ્મરણ કરવા લાગ્યો. પછી પતિવ્રતા નારી ગૌતમ પત્ની અહલ્યાને છળ કપટથી ભોગવવાની ઈચ્છા કરી ઇન્દ્ર અદૃશ્ય રૂપે એકલો જ તેમની પાછળ ગયો. પરંતુ આશ્રમમાં ગયા પછી તપસ્વી ગૌતમ મુનિને જોઈ ઇન્દ્ર ભયભીત થયો. અહલ્યાને પામવા માટે અવકાશની રાહ જોતો એકાંત સ્થળમાં છુપાઈને રહેવા લાગ્યો. અને જ્યારે ગૌતમ મુનિ નિત્ય સ્નાનાદિ કર્મનું અનુષ્ઠાન કરવા ગંગાજી પ્રત્યે ગયા ત્યારે પાછળથી અવસર જોઈ પાપબુદ્ધિ ઇન્દ્ર ગૌતમનું રૂપ લઈ અહલ્યા સાથે વિહાર કરવા લાગ્યો. તેવામાં પોતાનું નિત્યકર્મ સમાપ્ત કરી ગૌતમ મુનિ પોતાના આશ્રમ પ્રત્યે પાછા પધાર્યા ત્યારે પોતાનું રૂપ ધરી છળકપટથી પોતાની પત્નીને છેતરનાર ઇન્દ્રને ગૌતમ મુનિએ જોયો. ઇન્દ્રની આવી દુર્મતિ જોઈ ગૌતમ મુનિએ લાલચોળ નેત્રોવાળા થઈ અધર્મ કરનાર ઇન્દ્રનો બહુ પ્રકારનો તિરસ્કાર કર્યો અને શાપ આપ્યો કે હે યોની લુબ્ધ, હે દુષ્ટ પુરુષ, શ્રવતા રુધિરની દુર્ગંધથી યુક્ત 1000 યોનિઓ તારા શરીરમાં થઈ જાવો. હે વિપ્રવર્ય, આ પ્રમાણે મુનિએ શાપ આપ્યો કે તે જ ક્ષણે ઇન્દ્રના શરીરમાં 1000 ભગ ઉત્પન્ન થયા અને મહાદુર્દશાને પામ્યો અને સાથોસાથ આલોકમાં મહાન અપકીર્તિને પણ પામ્યો. તેમજ પોતાને પતિવ્રતાના ધર્મમાંથી ભ્રષ્ટ કરનાર ઇન્દ્રને મનોમન શાપ આપતા અહલ્યાદેવી પણ પતિ ગૌતમ મુનિના શાપથી વનમાં બીજા મનુષ્યો જાણી ન શકે તેવા શિલારૂપ શરીરમાં રહેવા લાગ્યા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે મેં તમોને કામથી પરાભવ પામેલા ઇન્દ્રનો વૃત્તાંત કહ્યો. હવે ઇન્દ્રપદવીને પ્રાપ્ત કરનાર નહુષ રાજાના પરાભવનો વૃત્તાંત કહું છું. પૂર્વે ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો ત્યારે તેને બ્રહ્મહત્યા લાગી. તેની પીડાથી ઇન્દ્ર માનસરોવરમાં કમળની નાળમાં છુપાઈને રહેવા લાગ્યો. તે સમયે ત્રિલોકીનું સામ્રાજ્ય સંભાળનાર કોઈ નહીં હોવાથી ઋષિઓ અને દેવતાઓએ સાથે મળી ઇન્દ્રાસન ઉપર નહુષ નામના રાજાનો રાજ્યાભિષેક કર્યો. તે સમયે વિદ્યા, તપ અને યોગના બળથી ઇન્દ્રાસન પામેલા નહુષ રાજા ધર્મમાં બહુ હેતવાળા થઈ ધર્મથી ત્રિલોકીનો પાલન કરતા હતા અને ઇન્દ્ર મહારાજાના સર્વે પાર્ષદો, સકલ સમૃદ્ધિઓ, ગંધર્વો અને અપ્સરાઓના ગણો નહુષ રાજાને જ ઇન્દ્ર માની તેમનું સર્વ પ્રકારે સેવન કરતા હતા. હે વિપ્રવર્ય, એક ઇન્દ્રાણી વિના સ્વર્ગના સમસ્ત વૈભવને નહુષ રાજા પામ્યા. તેથી ઇન્દ્રાણીની સમીપે આવી કહેવા લાગ્યા કે હે કમલલોચના, હું ઇન્દ્રપદ પર આરૂઢ થયો છું, તેથી ઇન્દ્ર એવા મને તમે વરો. ત્યારે ઇન્દ્રાણી તેમને સમજાવવા લાગ્યા કે હે ધર્મજ્ઞ, તમારે ધૃષ્ટતા કરી પરસ્ત્રીનો ધર્મભંગ કરાવવો તે યોગ્ય નથી, માટે હે કલ્યાણ મૂર્તિ, મને એકને છોડી સ્વર્ગના સમગ્ર સુખનો અનુભવ કરો. આ પ્રમાણે ઇન્દ્રાણીએ બહુ પ્રકારે સમજાવ્યા છતાં કામના વેગથી વ્યાકુળ અને સંપત્તિ મેળવી મદથી ઉદ્ધત થયેલા નહુષ રાજાએ ઇન્દ્રાણીના વચનોનો સ્વીકાર કર્યો નહીં. હે વિપ્રવર્ય, ત્યાર પછી ઇન્દ્રાણીએ નહુષને કહ્યું કે હે ભદ્ર, અત્યારે મારું વ્રત ચાલે છે, તે વ્રત સમાપ્તિ પછી તમને હું ચોક્કસ વરીશ, પણ અત્યારે તમે જાઓ. આ પ્રમાણે કહ્યું ત્યારે નહુષ રાજા પોતાને નિવાસ સ્થાને ગયા. પછી ગુરુ બૃહસ્પતિના શીખવવા પ્રમાણે ઉપશ્રુતિ નામની દેવીની આરાધના કરી તેના દ્વારા ઇન્દ્રાણી ઇન્દ્ર પાસે આવ્યા અને તેમને સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું. ત્યારે ઇન્દ્રે તેમને એક યુક્તિ શીખવી. પછી નહુષ રાજા ફરી જ્યારે ઇન્દ્રાણી પાસે આવ્યા ત્યારે હસતા હસતા ઇન્દ્રાણીએ કહ્યું કે હે રાજન, મોટા મોટા મહર્ષિઓ જેનું વહન કરતા હોય તેવા અપૂર્વ શિબિકા વાહનમાં બેસી મને વરવા માટે અહીં પધારો, હું તમને ચોક્કસ વરીશ. હે વિપ્રવર્ય, આ પ્રમાણે મનના ગૂઢ રહસ્યને ધ્યાન સમક્ષ રાખી ઇન્દ્રાણીએ કહ્યું તેથી કામદોષથી ધર્મમાર્ગમાંથી ભ્રષ્ટ થયેલા નહુષ રાજાએ અગસ્ત્ય આદિ મહામુનિઓને શિબિકામાં જોડી તેમાં બેસી તત્કાળ ઇન્દ્રાણી પ્રત્યે આવવા નીકળ્યો. તે શિબિકામાં જોડેલા મુનિઓમાં અગસ્ત્ય મુનિ મંદગતિએ ચાલતા હતા, તેથી તેમને સર્પ સર્પ અર્થાત જલ્દી ચાલો જલ્દી ચાલો એમ કહી નહુષ રાજાએ ક્રોધથી લાતોનો પ્રહાર કર્યો. તેથી ઇન્દ્રના સર્વે સુકૃત નાશ પામ્યા. તેથી કોપાયમાન થયેલા અગસ્ત્ય મુનિએ કુમાર્ગે ચાલી રહેલા નહુષને શાપ આપ્યો કે હે પાપ મૂર્તિ, અત્યારે જ તું પૃથ્વી પર બહુકાળ જીવનારો સર્પ થઈ જા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે અગસ્ત્ય મુનિએ નહુષને શાપ આપ્યો. તેથી તે જ ક્ષણે તે મોટો અજગર થઈ ધરતી પર પડ્યો અને અપાર કષ્ટ પામ્યો. હે વિપ્રવર્ય, તેવી જ રીતે બીજા અનેક મોટા મોટા મુનિઓ તથા રાજા મહારાજાઓ પણ મુક્તભાવને પામ્યા હોવા છતાં મહાબળવાન કામદોષથી પરાભવ પામ્યા છે. તેથી હે વિપ્રવર્ય, સુજ્ઞજનોએ ત્યાગ કરવા યોગ્ય કામદેવની દુષ્ટતાનું વર્ણન તમારી સમક્ષ મેં કહ્યું, તેને અંતરમાં ધારી મારા આશ્રિત ભક્તજનોએ પોતાના અંતઃશત્રુ કામનો તત્કાળ ત્યાગ કરી દેવો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં કામથી પરાભવ પામેલા બ્રહ્માદિકના વૃત્તાંતનું નિરૂપણ કર્યું. એ નામે 12મો અધ્યાય પૂર્ણ થયો.